શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંધ ત્રીજો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન. શ્રી સુતજી કહે છે, સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતાં જ તેમણે મહત્વ આદિ સાધનો દ્વારા ઉત્પન્ન 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 ભૂત આ 16 કળાયુક્ત પુરુષ રૂપ ધારણ કર્યું. તેઓ કારણ જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગ નિંદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભી સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું અને તે કમળમાંથી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. ભગવાનના તે વિરાટ રૂપમાં અંગ પ્રત્યંગમાં જે સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે. આ વિરાટ બ્રહ્માંડ રૂપમાં ભગવાનનું જે સગુણ રૂપ છે, તત્વજ્ઞાનીઓ તેમાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે. ભગવાનનું તે રૂપ હજારો પગ, જાંઘો, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે. તેમાં હજારો મસ્તક, હજારો કાન, હજારો આંખો અને હજારો નાસિકાઓ છે. હજારો મુગટ, વસ્ત્રો અને કુંડળ વગેરે આભૂષણોથી તે ઉલ્લસિત છે. ભગવાનના ભક્તો તેમને ગમે ત્યાંથી પ્રણામ કરે તેનો સ્વીકાર થાય છે અને સ્તુતિ કરે તો તે સ્તુતિ સાંભળે છે. નૈવેદ્ય અર્પણ કરે તો તેનો પણ સ્વીકાર થાય છે. ભગવાનનું આ જ પુરુષ રૂપ જેને નારાયણ કહે છે અનેક અવતારોનો અક્ષય કોષ છે. એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા, પશુ પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે. તે પ્રભુએ જ પહેલા કુમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનંત કુમાર આ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજી વાર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાને રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ રૂપ લીધું. ઋષિઓની સૃષ્ટિમાં તેમણે દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વત તંત્રનો ઉપદેશ, જેને નારદ 5 રાત્ર કહે છે, કર્યો. એમાં કર્મો વડે કર્મબંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એનું વર્ણન છે. ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નરનારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોનો સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી. 5મા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનારા સાંખ્યશાસ્ત્ર, કે જે સમય પરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું, તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. અનસુયાએ વરદાન માગવાથી 6ઠા અવતારમાં તેઓ અત્રિપુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહલાદ વગેરેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. 7મી વાર રુચિ પ્રજાપતિની આકૃતિ નામની પત્નીથી તેમણે યજ્ઞ રૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વયંભૂ મન્વંતરનું રક્ષણ કર્યું. રાજા નાભીની પત્ની મેરુદેવીના ગર્ભથી ઋષભદેવના રૂપમાં ભગવાને 8મો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ, કે જે બધા જ આશ્રમ માટે વંદનીય છે, તે બતાવ્યો. ઋષિઓની પ્રાર્થનાથી તેઓ 9મી વાર રાજા પૃથુ રૂપે અવતરણી થયા. હે શુનકાદિ ઋષિઓ, આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું જેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. ચાક્ષુષ મન્વંતરના અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્યરૂપે દસમો અવતાર લીધો અને પૃથ્વીરૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વંતરના અધિપતિ વ્યવસ્થ મનનું રક્ષણ કર્યું. જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરી રહ્યા હતા તે સમયે અગિયારમો અવતાર ધારણ કરીને ભગવાને કચ્છપ રૂપે મંદરાચળને પોતાની પીઠ પર ધારણ કર્યું. બારમી વાર ધન્વંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને તેરમી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવ્યું. ચૌદમા અવતારમાં તેમણે નરસિંહ રૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્યકશિપુની છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. પંદરમી વાર ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા. તેઓ ઈચ્છતા તો હતા ત્રિલોકનું રાજ્ય, પણ માંગી તેમણે માત્ર ત્રણ ડગલા પૃથ્વી. પરશુરામ રૂપે સોળમા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે ત્યારે ક્રુદ્ધ થઈને તેમણે પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય વિહોણી બનાવી. એ પછી સત્તરમા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને એમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. અઢારમી વાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામા અવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધો, રાવણવધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. ઓગણીસમાં અને વીસમા અવતારોમાં તેમણે યદુવંશમાં બળરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ પછી કળિયુગનું આગમન થયું હોય મગધ દેશ બિહારમાં દેવતાઓના દ્રેષી દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્રના રૂપમાં ભગવાન બુદ્ધ અવતાર થયો. આનાથી પણ ઘણું પછી જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણો કરીને લૂંટારાઓ બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી રૂપે અવતરશે. પ્રાચીન પ્રત જીનસુત અહીં 22 અવતારોની ગણતરી કરવામાં આવી છે, પરંતુ ભગવાનના 24 અવતારો જાણીતા છે. કેટલાક વિદ્વાનો 24ની સંખ્યા આ રીતે પૂરી કરે છે. રામ અને કૃષ્ણ સિવાયના 20 અવતારો તો ઉપર જણાવ્યા પ્રમાણે છે જ, બાકીના અવતારો શ્રીકૃષ્ણના જ અંશ છે. સ્વયં શ્રીકૃષ્ણ તો પૂર્ણ પરમેશ્વર છે, તેઓ અવતાર નથી, અવતારી છે. તેથી શ્રીકૃષ્ણને અવતારોની ગણતરીમાં ગણતા નથી. તેમના 4 અંશ આ છે: એક તો કેશનો અવતાર, બીજો સુતપા અને પૃષ્ણી પર કૃપા કરનારો અવતાર, ત્રીજા શંકરસણ બલરામ અને ચોથા પરબ્રહ્મ. આ રીતે 4 અવતારોથી વિશિષ્ટ 5મા સાક્ષાત ભગવાન વાસુદેવ છે. બીજા વિદ્વાનો એવું માને છે કે 22 અવતારો તો ઉપયુક્ત છે જ, એ ઉપરાંત 2 બીજા છે, હંસ અને હૈગ્રીવ. હે શુનકાદિ ઋષિઓ, જેમ અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા અને નહેરો નીકળે છે, તે જ રીતે સત્વના નિધિ ભગવાન શ્રીહરિના અસંખ્ય અવતારો થયા કરે છે. ઋષિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાન શક્તિશાળીઓ છે તે સગળા ભગવાનના જ અંશ છે. આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર અથવા તો કલા અવતાર છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારે જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરે છે. ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય રહસ્યપૂર્ણ છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક સંધ્યાકાળ અને પ્રાતઃકાળે પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે તે બધા દુઃખોમાંથી છૂટી જાય છે. આ સંપૂર્ણ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે. ભગવાને મહત્વ આદિ સાધનોથી માયાના ગુણો દ્વારા પોતે જ પોતાનામાં તે પ્રપંચનું નિર્માણ કર્યું છે. જેમ વાદળ વાયુને આશ્રય રહે છે, પરંતુ અલ્પ બુદ્ધિના મનુષ્યો વાદળનો આકાશમાં આરોપ કરે છે, તેવી રીતે ધૂળના રજકણો વાયુમાં ન હોવા છતાં તેનો વાયુમાં આરોપ કરે છે. તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાના સાક્ષી આત્મામાં સ્થૂળ દ્રશ્ય જગતનું આરોપણ કરે છે. આ સ્થૂળ રૂપથી પર એક સૂક્ષ્મ અવ્યક્ત એવું અપરિણિત ગુણોથી વિહૂત રૂપ છે, જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે અને ન જોવા સાંભળવામાં પણ આવે છે. તે સૂક્ષ્મ શરીર છે. આત્માનો તેમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે. ઉપયુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અવિદ્યાના કારણે આત્મામાં આરોપિત છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપનું જ્ઞાન થતાં આ જ્ઞાન દૂર થઈ જાય છે, તે જ સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. તત્વજ્ઞાનીઓ જાણે છે કે જે સમયે આ બુદ્ધિ સ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્ત થઈ જાય છે, તે સમયે જીવ પરમાનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે. વાસ્તવમાં જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પણ નથી તે હૃદયેશ્વર ભગવાનના અપ્રાકૃત જન્મ અને કર્મોનું તત્વજ્ઞાનીઓ આ રીતે વર્ણન કરે છે. કારણ કે તેમના જન્મ કર્મ એ વેદનું અત્યંત ગોપનીય રહસ્ય છે. ભગવાનની લીલા અમોઘ છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી. પ્રાણીઓના અંતઃકરણમાં છુપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયોને મનના નિયંતાના રૂપમાં તેમના વિષયોને ગ્રહણ પણ કરે છે, પરંતુ તેમનાથી અળગા રહે છે. તેઓ પરમ સ્વતંત્ર છે. વિષયો ક્યારેક તેમને લિપ્ત કરી શકતા નથી. જેમ જાદુગર અથવા નટના સંકલ્પ અને વચનોથી કરાયેલી કરામતને અજાણ્યો માણસ સમજી શકતો નથી, તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનના પ્રગટ કરેલા અનેક નામો અને રૂપોને તથા તેમની લીલાઓને કુબુદ્ધિનો જીવ ઘણી બધી તર્કયુક્તિઓ વડે પણ ઓળખી શકતો નથી. ચક્રપાણી ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે, એનો કોઈ તાગ પામી શકતો નથી. તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાં પણ તેનાથી સર્વથા પર છે. તેમના સ્વરૂપને અથવા તેમની લીલાની રહસ્યને તે જ જાણી શકે છે કે જે નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી તેમના ચરણકમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે, સેવા ભાવથી તેમના ચરણોનું ચિંતન કરતો રહે છે. હે સોનકાદિ ઋષિજનો, તમે બધા જ સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અને વિઘ્નો અડચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો, એવો અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ મરણરૂપી સંસારના ભયંકર ચક્રાવમાં ફરીથી પડવું પડતું નથી. પ્રાચીન પ્રતમા અહીં અખિલ વિશ્વનાથે એવો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે 39મા શ્લોકમાં. ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાન ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. તેમણે આ પ્રશંસનીય કલ્યાણકારી અને મહાન પુરાણ લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની શિરોમણી પુત્રને આપ્યું. આમાં બધા વેદો અને ઇતિહાસનો સાર સંગ્રહવામાં આવ્યો છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું, સંગ્રહવામાં આવ્યો છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું છે. પ્રાચીન પ્રતમા અહીં તદિદમની જગ્યાએ શબ્દ સંગ્રહાયા માસ વાપરવામાં આવ્યો છે. તે સમયે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા આમરણ અનશનનું વ્રત લઈને ગંગા તટે બેઠેલા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ધર્મ જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામમાં સિધાવી ગયા ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે તેમના માટે પુરાણરૂપી સૂર્ય હાલ ઉગ્યો છે. હે સોનકાદિ ઋષિજનો, જ્યારે મહાતેજસ્વી શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આ પુરાણની કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેઠેલો હતો. ત્યાં જ મેં તેમની કથા પૂર્ણ કથા કહી રહ્યા ત્યારે હું તેમની કૃપાપૂર્ણ અનુમતિથી જેનું અધ્યયન કર્યું, મારા જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે તેનું ગ્રહણ કર્યું છે તે અનુસાર હું તમને સંભળાવીશ. કૃષ્ણે સ્વધામો પગતે ધર્મના ધર્મ જ્ઞાનાદિ વિષય અહીં શ્લોકમાં કૃષ્ણે સર્વ સ્વધામ પગતે અહીંથી શરૂ કરી નોદિત સુધીનો પાઠ પ્રાચીન પ્રતમા નથી. અને પહેલો સ્કંદ અંતર્ગત નૈમિષ વ્યાખ્યાનમાં ત્રીજો અધ્યાય સમાપ્ત થયો. અહીં પ્રાચીન પ્રતમા જન્મ ગુહ્યમ એટલો પાઠ વધુ છે ત્રીજા અધ્યાયની અંદર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.